એનો દાખલો આપું. આ પ્યાલો મારા હાથમાં હોય અને હું લઈને જતો હોય અને જરા સરક્યો એટલે મેં પ્રયત્ન કર્યો આમ છેટ સુધી, પછી પડી ગયો, તૂટી ગયો. પ્રયત્ન કરવા જતા તો કોને તોડ્યો? નોકર પ્યાલા ભાગે નહી કોઈ દર હોય અને પ્યાલા તૂટી જાય ને 5-10 4 ને લઈને આવતો હોય ને, એટલે આ ચેતના મન માં તો શું વાલોપાત થયા કરે કે આ બધા ઉઠે એટલે બે ઢોકી દો કે એટલે બધાને રૂબરૂ માન ને ટાકના મારી આબરૂ જાય કે રૂબરૂ મારું આબરૂ જાય કે તું પછી મારે તો ભગવાન જાણતા નથી જો આબરૂ નહીં જાય કે એ તો મને ખબર નથી ને ભગવાન જાણે નહીં પછી ઠોકીશ કે પણ મારી અજંભો કેટલો થાય પ્યાલા ફૂટ્યા એવો આત્મા ફૂટી જાય. હવે એ પ્યાલા સાથે નોકર ફોડતો નથી, વ્યવસ્થિત ફોડે છે છતાં આપણને નોકરને એવું ના કહેવું ફટ ફાટી જાય, નોકર એવું ના કહેવું વ્યવસ્થિત વ્યવસ્થિત ફોડ્યા નોકરને તો આપણે એવું કેવું કે ભાઈ દજાય નથી જરા ધીમે ચાલતી આવે અંદર કોણ આપણે સમજી રાખવાનું વ્યવસ્થિત ફોડ્યા એનો બચારાનો કોઈ ગુનો નથી ફરી સમજણ. આ વ્યવસ્થિત પ્યાલા શા માટે ફોડે છે તારે હરિચંદ્ર આપણા લોક કેવા છે એક ડઝન કપડા બિલ આવે તો હાથ પીડી ચલાવ્યા પ્યાલાનું કારખાના વાળાનું પ્યાલાની ખાણા વાળાનું એ ધંધા વાળા એ વેપારીઓ વેપારી બધા ધંધા ના ચાલે ને વ્યવસ્થિત બધાનું ચલાવવાનું એટલે વ્યવસ્થિત તોડે છે સપ્લાય વ્યવસ્થિત કરે છે અને તોડે છે બે ધંધો એના જ છે વ્યવસ્થિત સપ્લાય અને તોડવાનું તમારું નામ છે લોકો ને ઓળખવાનું સાધન એવું તમારે જણાવ્યું આપડે ઓળખવાનું આ સાધન છે હું નથી આ સમજ ને તમે પણ માની લીધું છે ને તમે એવું માની લીધું છે એટલે એ અહંકાર છે શું છે આજે અહંકાર ગોન હરિચંદ્ર સમજાવ તમે આજે અહંકાર ગયો અને અહંકાર જાય અને મમતા વરેલી હોય જોડે એટલે અહંકાર જોડે મમતા ચાલી જાય એટલે અહંકાર ને મમતા બે વાત સમજાય તમને આજ ગયું જ છે ચોક્કસ અહંકાર ગયો અને મમતા ગઈ કે એ જાય પણ આ શરીરમાં ઓછું થયું તો વેક્યુમ થયું વેક્યુમમાં શું થશે ના અહંકાર મમતા નો ત્યાગ થઈ ગયો અને પોતાનું સ્વરૂપ નું ગ્રહણ થઈ ગયું શું થયું પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા નું ગ્રહણ થઈ ગયું એટલે વેક્યુમ જેવું કશું રહ્યું નહીં એટલે ગ્રહણ ત્યાગ નો હવે કડાકૂટો રહ્યો નહીં ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ પાણી આયા કરે ના આયા કરે તમારે ધારિયા ભરેલું પાણી આયા કરે પોતાનું ઘર છું પોતાનું સનાતન છે આ કલ્પિત તો ગળીમાં રહેલું ના રહેલું પત્રતા આખું જગત કલ્પિત સુખમાં જ રાખેલું છે, એને પૂતગલ પૂતગલ સુખ કહેવામાં આવે, પૂતગલ રમણા આખો દાળ પૂતગલ મન રમણા. આપણું પોતાનું હોય તેમાં રમણતા, હવે પોતાના સ્વરૂપની રમણતા એ સાચી રમણતા. એ ચડેલી ચિત્ર ને જાણે ને ઉતરેલી ચિત્ર જાણે નઈ, ઉતરી ગયો જાણે નઈ, બહુ ખબર પડે નઈ, ચડે છે તે ખબર પડે. આ સંસાર નું ભાન છે, હું જામી ગયો તો એ ભાન ઉડી ગયું, અને હું સુધાર્થ પછી કેટલા સારું લોકો હિમાલયમાં દોઢ ભમ દોઢ ભમ કરે છે, નાગા થઈને હૃદયમાં સંગત થઈને જાત જાતના પ્રયોગો કરે છે, કશું હોય નહીં વૈજ્ઞાનિક પ્રયોગો તો કશું હોય નહીં, વિજ્ઞાન છે ભગવાન કૃષ્ણ ભગવાન શું હોય, વિજ્ઞાનથી મુક્તિ છે, વિજ્ઞાનથી વિતરાકતા ઉત્પન્ન થાય, નિર્ભયતા ઉત્પન્ન થાય. ભાઈ બહુ રાખવા નથી ગયો છે, કશું નહીં સારો આમ થઈ જશે ને આમ થઈ જશે, કોઈ બાપો ની છે આપણું જ છે બાળકી ની નથી, બાપુ જ એવું દાદા આવી જાય છે. ભાઈ કોઈ વખત ભય થાય કે દાદા કરે એ ખરું, એવું થાય એવું કરીએ, એવો ભય કોઈ વખત આવી જાય છે, પણ તે વખતે એમ થાય છે કે દાદા કરે એ ખરું. હા દાદા નથી જાઓ, દાદા તો અહીં શું છે, આટલો અવતાર કામ કાઢી લેવાનું પડે, ચિંતા ચિંતા વગર રાખતી, અને કેરિયર નો રસ લઈને ખાજો રાખે, લોકો ખાવાના દામ ના કરતું એને આવે, એને ઉતારે એને ના, ભગવાન ને શું દેવા દેવા ખાવાનું, ભગવાન વગર તો એને ભગવાન ની વાત કરી, મને ખાવાની જ વાત સ્વાધ્યાય છે. હા આવી રીતે કરજો, બહુ મોટે થી નહીં બહુ નાને થી નહીં, પણ એને ભગવાન ને શું દેવા, તું મને ભગવાન ની વાત કરી, જાત જાત નો તોફાનો માં પડ્યા લોકો, કેટલાક સ્વાધ્યાય ગાતા ગાતા સ્વાધ્યાય, કઈ જાતના નવી જાત નું શિક્ષણ કરી લે, સ્વાધ્યાય ગાતા ગાતા એને ટેસ્ટ આવે ને, એ ટેસ્ટ માહિતી આપવા માંથી આવ્યું, આ કૂતરું હરકું કહે ને તો એ પણ એક માહિતી હરકા માંથી આવ્યું, ન એટલા તારા જડવા માંથી આવે, દાદા રોજ કે મારી ફાધર કેટલા દિશા ભેગા કરો, કેટલી જાતના દિશાઓ, કેટલી જાતના એ શ્રી અહીં કજું વ્યવહાર ના રે, ઝાડ ઝાડ હોય ને તે લઈ જાય, ઝાડે કાપી લઈ જાય પછી લઈ જવાનો. હિન્દુ એકલા કાયદા છે, મુસલમાન હોઉં નુકસાન, કરવું હોત તો વકીલો ને નુકસાન થતું વીલ કરાવવા ના આવત કે વીલ કરાવવા ના આવત વીલ કરાવવા વીલ કરાવવા ના વીલ કરાવવા ના પછી શું પણ ત્યાં જતા અહીંયા આગળ આ દેખાય બહાર પગડા આપડા ભીતણ અને આ રીતે આ દેખાય બહાર બન્યું આ દેખાય અને ચેત કહેવાય છે નગર છે પવન ના હારું બઉ ગરમી બહુ લાગે તેથી નકામો ખર્ચો ખરીદી શું કરવાનું કે આપડે જોયે આટલું ઢોકવા જોઈએ કે આગળ રોકો છો કે શરીર રોકો છો કે આબરૂ ઢોંકવી પડે કે અને શરીર ઢોંકવું પડે કે પણ આ વાપરો ને થોડું ઘણું બહુ નકામું ખોટું વાપરીને શું કરવાનું કે છે એટલે કદે રાતે કદે ઉગાડો થઈ જવું છું કે આ બંડી નહીં પહેરતો કેમ એમ કે આ શરીર ગાય તો ફરી આવે પણ બંડી ફરી ના આવે ધનભાઈ આ જોડે લઈ જવાનું તો આવું કરે છે તો લઈ જવાનું ના લઈ જવાનું હોય નથી લઈ જવાનું તો આવું કરે છે શરીર ફરી ગહાય શરીર આવડે મોટે છે ખોટું નહીં રોજ કવા અને દેરાદર બધું પોતાના ચોકા કરકસ પાર બધા જુદી જુદી પોતાનો સ્વભાવ પ્રકૃતિ સ્વભાવ ને આધાર મને બેન બ્રાહ્મણ એટલે લાગણી બહુ એ કશું છોકરા હાર નહી કરતા એના લોભ ને હાથ જેવો લોભ જ એના હાથ લોભ ના પંજામાં સકળેલો છે એવડો મોટો સ્પેશિયલ જાય ને તો એ છોટું માર્કેટમાં જાય તો પછી ઝઘડી તરફ જાય બધે જોન ત્યાં ઓછું ક્યાં ફાયદો ક્યાં ઓછું ક્યાં ફાયદો ક્યાં ઓછું ક્યાં ફાયદો આ રે જાગૃતિ આ થોડી પણ આમાં કેવી રીતે ફાયદો થાય ને પછી આબરૂ વધે આબરૂ વધારવાની ઈચ્છા અને પછી ફાયદાની ઈચ્છા બે બે પણ વચ્ચે માસ્ક કાઢી કાઢે છોકાળું પાસે આવ્યો ત્યાર પછી થોડી થોડી ધોવાતી ગઈ અને આપણી પાસે આવ્યો ત્યારે એ પ્રકૃતિ હતી એવો ખ્યાલ આવ્યો બાકી પેલા છોકાળું નું બચતો ત્યારે પ્રકૃતિ આવી છે એવો ખ્યાલ નતો આવતો ના ના આપણ પૈસા ભી ખોટ ગઈ નથી માની ના કરે માની કે હું આ તોડ્યું અતિશય લગ્યો હોય ને તે તો આપડે એને ગારો પડી તો હે જ્ઞાની જ્ઞાની કરતા સરસ પૂછે, કારણ કે એ જાણે કે હોય એને ગયા છે, મારે ફરું ઉપાડ છે, હો ગયા છે એટલે ઉપાડ છે, પણ આપડે લોકો બધી જાતના લોકો તમે પ્રકાર મળેલા નહીં કઈ ને મળેલા એમ લોભિયાની જો હે ચાર ચાલ આવે નથી, ચાલ આવવાનું કરકસર, દૂધ માં કરકસર, પાણી માં કરકસર, પાણી અહીં આવે ને એ નાય તો ડોલે અમુક આટલું પાણી લોભિયા હોય તાન હોય અને તાન માં અને પાછળથી બીજા ને મૂર્ખમ દે, બધાને મૂર્ખમ દે, એ અક્કલ માં અક્કલ માં જીવે ચાકે સડેલું લાવે વળી કોમ બધા મને તો બિલકુલ લોભ નહીં નાનપણ માંથી, તેથી આ જ્ઞાન થયું અહંકાર કયા દેશ ને ઉભો રહ્યો છે તો મનમાં લાગ્યું કે પોલમ પોલ તો ખોટું અહંકાર, લોકો અમદાવાદ પાટી દાદા આબુદા ને કોમ કોમ ને લોકો કે આપડે મનમાં ફૂલે યાદા મનમાં ક્યુ નું ક્યુ માની બેઠા, ગણેશ ફતેહસિંહ ની ગાડી ના બની ગઈ ભાઈ, આમ તો માની કરું વિચાર મને આવડે નહી પાછું, સ્કૂલમાં નથી આવડતું એનું કારણ શું, કોમન સેન્સ બધી બાજુ નથી, એટલે જેને બધી બાજુ કોમન સેન્સ હોય ને તેને એક એક પકું ના આવડે, એક લાઈન પૂરી ના કરી શકે, બધી કોમન સેન્સ, એટલે હું સમજતો હતો કે આપણે પૂરું થાય નહીં, આ તો વેદ્યાનું કામ કર્યું, અરે પરમસર નોકરી ખોલેલા આ લોકો, મારે નોકરી જોઈતી નથી, મારે પરવેશ પાર આવી આપણે બરોબર ને, એટલે આ કોમન સેન્સ ચોક્કસ નહીં, કોમન સેન્સ ઓલ ડાઉન ક્યાંથી ક્યાં નીકળ્યો થાય બીજું થઈ બધું આવડે શું શું એટલે ભણાય નહીં ના આવડે, મેપિંગો ફેલ થયો ને આવડે નહી, અને આ સ્કૂલ ના સ્કૂલ ના માસ્તરો મારા હિસાબ માં નહીં આવડે નહીં, હિસાબ માં માસ્તર હિસાબ માં નહીં, આમ આવડે નહી, માસ્તર મને હું એમને બોલું ધંધો જા, કારણ મને પરવર્તા ગમતું નથી, નોકરી કરવી હોય તો આ ના પણ નક્કી કર્યું, નોકરી કરવાની હોય તો આ જીવનમાં એનો અર્થ નથી, મેં નોન સેન્સ, નાના નાની કશું દુકાન લઈ બેસી બહાર દેવી, પણ દુકાન લઈ બેસી સ્વતંત્ર કે આપડે જયારે 12 વાગે 1 વાગે જવું હોય ત્યારે જયારે સુઈ ગયા એમ કોઈને દબેલા ના થવાય કોઈ ઉપરથી. એટલે ફાધર ને બધાની ઈચ્છા એવી કે વિલાયત મોકલી અમારે ઈચ્છા હતા મારો દમ નીકળે સર શુભ મન થઈ ગયો. એટલે ફેલ થયેલું મોકલે જ નહીં ને માથે પડે આપણને કહેવાય નહી, મને કહેવાય નહી. અને કરું છું જતો બીજું કોઈ તરીકે આવે ટેકાવાના ને શું હવે જેમ ગાડીઓ લઈને મારું આટલો કરશો કે જાય મારું આટલો કરશો પાછા આપડે જે ચાર્જ કરી કાઢે એની ભાઈ જોડે લઈને આવ્યો હતો. આપણી પોતાને તમારો ભાઈબંધી કરતો હતો ઓફિસર હતો મોટો તે ઘેરથી લઈને આવ્યો હોય તો આગળ પેલા પેલા બિચારી પટેલ કરે પછી રોજ મળ્યું મને તારમાં ભાઈ પેલા બિચારા દબાયેલા શું કરે પછી ઉભા રહેવું પડે ના ઉભા રહેવું પડે તમે ટેક ગયા નહીં વંદર ને નહીં ટીક ગયા જેને ટેન્ડર અંદર એને ટેકાવતા નથી ને એને અપર હેન્ડ આપણને ટેકાવા નહીં એવો કાયદો છે. તમે અંદર હેન્ડ ને બચાવો અંદર હેન્ડ ના ઉપર જ ચાર અને ગોળી મારે તો ઉપર અપર હેન્ડ વાળે ના આપે તો લોકો અને અંદર પેલા પોલીસ વાળી ટાઈટ કરે બધું જીપાઈ ને જેથી ભગવાન ના બોલે પબ્લિક માં કહી દઉં જે ખોટું થઈ ગયું ને પબ્લિક માં કહી દઉં એના શું થાય મન અંતરે જાય આ ગોળા માણસ જેમ આપડી આબરું બગાડી નાખે મન ક્યાં મજબૂત હોય આબરું રાખે ને તેને તો હોય મન શું કરે એ સમજી જાય ભોળા માણસે અહીંયા આગળ આપણું કામ થાય નહીં આપણું મન ગુપ્ત રાખીએ તો નહી મન જાય કાકા આપ્યો મોહ છે હવે એ ખાઈ પીને બધા કરવા એટલે ઉઘાડું કરી દેવું છે કોણ આ ખોટા નથી આ બધા ઉઘાડું નહીં કરતા તેથી દયા રહેશે. હવે દાદા બેઠું કે આવું બધું સાંભળશે ને તો એ તમારું અત્યંત કલ્યાણ થાય આવું આવું નીકળે છે ને દાદા આવું જયારે બોલાતું હોય ગાળો છે ને આપણને શું દાદા દાદા કરો તો આપડે ડિસ્કસ ના થયું તો દાદા હું બોલું છું તો બોલ્યા જ કરું બોલ્યા એટલે હું પોતે નથી બોલતો પણ બોલી જાય હા બોલી જાય છે આમાં ડિસ્કસ ના થયું લોક કે છે મગજ થી બગડી ગયું છે શું કહે એટલે કહે એવું લાગે છે મને એવું લાગવા મળી કહે શું કહ્યું ને પણ આપણે બોલ્યા કરું કારણ કે આવી ભક્તિ ઉત્પન્ન થાય ને આ કઈ ભાઈ કીર્તન ભક્તિ બરોબર ને કોઈ થી દરિયા સિવાય કઈ મિત્રો કીર્તન ભક્તિ હોય ને, કીર્તન ભક્તિ કોક ને ભાગ્યારી પૂછાય. કોઈની ખોટી સાક્ષી પૂછતા હોય એવું તો બધું કરતા ગુનો કહેવાય. આ કઈ ગુનો નથી. લોકોને તો એવું છે ને કે લોકો ને પેલું ગમે કે ના ગમે તે આપણે જોવાની જરૂર નહીં. લોકોને ના ગમે શું આપણી આપણી ભક્તિ ને કહીશું ક્યાં છોડી. પેલા દાદા એવો દાદા થોડો વિવેક રહેતો હતો કે ભાઈ એને સાંભળવું ના ગણતરી રહેતી હતી કે એને ના સાંભળવું હોય, એની સાંભળવાની તૈયારી ના હોય પછી આપણે શા માટે બોલવું. હવે તો એને સાંભળવું હોય તોય સાંભળ અને ના સાંભળવું હોય. આપડે ઉપયોગ વાળા કરે ને મારા મિત્ર દાદા, એક મારા મિત્ર હતા તેમને મને એવું કીધું કે તમે છોકરાનું મકાન હમણાં બાંધ્યું તો વિજ્ઞાન ને તર્ક ફળ આપનારું અને કેશ કેશ લેતો. આ બીજી વાર નું લીધા પછી તો ઘણું સારું થયું. તો સારું થયું પણ તોય એને એક્સેપ્ટલી ના રહે ને બરોબર. તમારું મન બધું અમારી પાસે આયા આય કરો તો સુધરતું જાય. ભૂલચૂક થઈ ગયો પણ ભૂલચૂક થયેલી સુધરે નહીં ને એટલે પછી ભૂલો ડબલી થતી જાય તો બગડી જાય. થયું હોય સારું થાય બગડી જાય. હવે તમે ભૂલ ના પડવા દેશો. અહીંયા આવતા રહેજો. ભૂલ કરે તો મને કહેજો. અહીંયા કરું હું સુધારી આપીશ. નિરંતર પરમાનંદ રહે, નિરંતર આનંદ માં રાખનારું. રિલેટિવ રિલેટિવ મરે આ રિયલ છે. રિલેટિવ માં તો આપડે માસ્ટરો પાસ્ટરો બધા કરેલો ને રસ્તા નો ગુરુ બધા ત્યાં ગુરુ કહેવાય. ગુરુ જોઈએ ભૂમિયા કેવાય બધા. ભૂમિયા એ તો રિલેટિવ માં જોઈએ છે. એ તો ન વાત નહીં એને તમે એ કઈ બાધક વસ્તુ નહીં. હા રિલેટિવ માં હોય તો બે ગુરુ ના થાય. મોટા એકલા નહી બધા માસ્ટર. કેટલાય માસ્ટરો કર્યા છે, ટીચરો કર્યા છે, પ્રોફેસરો કર્યા છે. બધા પાસે શીખેલા નહીં પણ રિલેટિવ એટલે સંસારી ટીચર કહેવાય. કેવું સંસારી એટલે એમાં એક બધું એક જ માં આવી ગયું. એ રિલેટિવ અને આ રિયલ રિલેટ માં આપણે કરવાનું નહીં. એ ધીરુભાઈ માટે કામ અને આ આપણા માટે કામ સમજે ને. એટલે બાધક કોઈ નહીં. મોટાનું ચિત્ર પણ હોય અને ધીરે ધીરે દર્શન કરે તેનું કોઈ જાય પણ નિશ્ચયથી નમસ્કાર નહીં. નિશ્ચયથી નમસ્કાર આ રિયલ પેલો બધો વ્યવહાર રિલેટિવ. રાત મારી પહોંચી નઈ તમે. હા પહોંચી આ રિલેટિવ નું મોટા નો જે સંબંધ છે રિલેટિવ નો. હા બધું રિલેટિવ કેવાય. રિલેટિવ ભરેલો હોય બંને એક જ શક્તિ નહી દાદા. એક જ શક્તિ નહી બંને કામ કરે. મોટાની અને અહિયાં એક જ કામ નહીં કરતી હોય કે જુદી જુદી હોય. એટલે ભ્રાંતિ ની શક્તિ અને આ રિયલ શક્તિ 100% જુદું. પેલું સંસાર સંસાર એટલે સારું કરાવડાવે. શુભ અશુભ છોડાવડાવે ને સારું શુભ કરાવડાવે. શું કરાવડાવે? શુભ કરાવડાવે. અશુભ છોડવું તે અહંકાર થી છોડાય અને શુભ કરવું તે અહંકાર થી. બે ભ્રાંતિ ધર્મ છે. એને અમને લાગે 100% એમાં હળે નહીં. કરતો જ ના કે અમે કરતા ભાવ જ નહીં તેરું કરતા કોણ આવીશું ભાઈ એકાદી ટકા માં આપતા નથી એ તો જુદું ના જુદું જય સચિદાનંદ એટલે એ તો એનો બાધક જ નહીં કોઈ જાતનું જેમ સ્કૂલમાં ભણેલા તે મોટાનો બાધક ના હોય કારણ કે એ જુદું શીખવાડતા હતા મોટા જુદું શીખવાડતા વિષય જ જુદો હા સ્કૂલ વાળા તો શું જ્ઞાન છે શું સંસારી જ્ઞાન છે તે સમજાવે જો અને મોટા શું ખોટું છે અને શું સારું છે તે સમજાવે શું અશુભ છે અને શું શુભ છે એ સમજાવે આપ સમજો ને અને આ તો શુભ ને અશુભ અહીં હોય ને શુભ થી અશુભ થી પાપ બંધાય અને શુભ થી પુણ્ય બંધાય અહીં પાપ પુણ્ય બંધાય એ તો બંધન થાય પાછું એટલે આ તો મોક્ષ નો માર્ગ અહીં પુણ્ય નહીં પાપે નહીં બે ભ્રાંતિ છે અહીં કરતા ભાવ જ નહીં નિરસ સ્વરૂપ નું ભાન થાય તેનું પર સ્વરૂપ નું ભાન જોતે પોતે કરતા છે નહીં આ તો ભ્રાંતિ થી માને લોકો આ શુભ નો હું કરું આમ તે બધું ભ્રાંતિ છે સમજ પડે ને કરતા છે ને આ દુનિયામાં કોઈ એવો માણસ જયારે સંદાસ જવાની શક્તિ હોય સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય એવો કોઈ માણસ થયો નથી એ આપણે સમજાય તો આ બધી આ શું આમ નામ શક્તિઓ આ તો બધા એક જાતના માસ્તરો એકની ઉપર એક શીખવાડે એકની ઉપર એક શીખવાડે બધા માસ્તરો બધા કરે તો જો ને એ આગળ શીખતા જતા ને તમને શીખવાડતા જાય તો અને પછી અશુભ માંથી શુભ માં શીખવાડે તે થાય તો નહીં પણ શીખવાડે ખરું શું થવું ના થવું એ સંજોગો પર આધાર એ સમજાય તમને સારું થયું શુભ શીખેલા હોય તે શીખ્યા પ્રમાણે વર્તવું એ સંજોગો પર આધાર રાખે પણ શુભ ને જાણીએ ખરા કે આવું કરવા જેવું છે આમ નહીં શું એટલે તો રિલેટિવ એટલે તો ભ્રાંતિ જ તદ્દન પણ તે વખતે એ જરૂર હતી આપણે સ્કૂલમાં તમારે માસ્તરોની જરૂર હતી કોલેજમાં પ્રોફેસરની જરૂર હતી નથી પછી એ મોટાની જરૂર મોટા ગયા પછી બીજાની જરૂર ત્રીજાની જરૂર એમ કરતા કરતા પણ આ તો પોતાનું સ્વરૂપનું હતું આ જુદું તદ્દન જુદું લેવાય ને દેવાય નહીં આ કરોડ વર્ષે આ ના થાય પેલું તો એનું એ જ કર્યા કર્યું ભોઈંગ ફોડ એ કરી એને ભોઈંગ ફોડ કહેવાય છે એટલે એનું મહત્વ રહે ને તેથી આ બગડી જાય એનું મહત્વ જ નથી કશું જ મહત્વ નહીં એ અશુભ એ શુભ કહેવાય ને આ શુદ્ધ કહેવાય શું કહેવાય શુદ્ધ કહેવાય હા આ છે તે અહંકાર રહીત દશા વાત કરતા પદ એ જ ભ્રાંતિ છે હું શું કરું છું કે અશુભ કરું છું એ બધી ભ્રાંતિ થોડું ઘણું સમજાવ્યું અમારે કે ના સમજાયું સમજાવ્યું તો ખરું પૂરેપૂરું કે એવું સમજાવ્યું બરાબર હવે ના સમજે તો હજી પછી ડતું રહો રહ્યા કરે ગળામાં એટલે અહીં ઘણા માણસ કહે છે મેં ફલાણા ગુરુ કર્યા છે મેં કહ્યું વાંધો ને તારે ગુરુ હોય તો આગળ જજે આવશે પણ વ્યવહાર ના છે એટલે વ્યવહાર નો ને રિલેટિવ ને બધું રિયલ નહીં ને કહ્યું આ રિયલ નું જુદું છે આ જુદું તે જુદું અહીં બાધક ના હોય શું કરું છું તે બાધક નથી શું કરું છું એ બધો બાધક નથી કરતો તે બાધક નથી શું કહ્યું કારણ કરતા પાત્ર માત્ર ભ્રાંતિ છે શું છે ફરજિયાત કરવું પડે શું કરવું પડે ફરજિયાત કરવું પડે હા એક આ બધા ફરજિયાત દરેક માણસ ફરજિયાત કરે છે, સંતો સાધુ બધા ફરજિયાત કરે છે. ફરજિયાત એટલે મેં બધા સંતો ને બધાને મેં એમ લખ્યું છે, ટ્રી ઓફ યસ છે. શું છે, શું લખ્યું મેં? પોતે ના પોતે પોતાના શક્તિ નહી નાચતો, પોતે પ્રકૃતિ શક્તિ અને નચાવડા વસ્તાથી નાચે છે. પોતે પુરુષ માં થયો નથી ત્યાં સુધી પુરુષાર્થ અમને છે જ નહીં. અને જે છે એ ભ્રાંત પુરુષાર્થ છે, એટલે પ્રકૃતિ નો પુરુષાર્થ છે. શું છે? ભ્રાંત પ્રકૃતિ નો માને છે કે હું કરું છું આ, સમજે ને? પછી પ્રકૃતિ નચાવે છે, નાચે છે. એટલે બધા ટોપ લખીને પુસ્તક માં લખ્યું છે કે વલના સંત સાધુ આચાર્ય બધા ટીઓપી સ્વાપ છે. અને ઉઘાડી વખતે ઊંઘે છે. કઈ વખતે ઊંઘે? હા, હું જગાડું તારે તમે જાગે કહેવાય. ને તો આ તો સપનાની વાતો છે બધી. કેવી સપનાની વાત? હા, આ સપનામાંથી જાગે. આ સપનામાં એટલે આ મારા સસરા આયા, આ મારા કાકા આયા, અમારા ગુરુ આયા, અમારા એ બધું સપનું. અમાજ જાગે એટલે પૂરું થઈ ગયું. થોડું સમજાય કાચું પડે. સમજાય ને? બોલો બોલો, હું શું કેવા માંગુ છું? પાણી મોટા નો કઈ દોષ નહીં. મોટા દોષ તો સારું શીખવાડાયા છે, પોતે આગળ શીખતા જાય ને તમને શીખવાડતા જાય. જયારે આ જ્ઞાન ના હોય ત્યારે એ આપણે છે જ, તો એ ભ્રાંતિ નું જ્ઞાન કહેવાય. પણ આ હોય ત્યાં તો મુક્તિ નું જ્ઞાન હતું. એક બે અવતાર મુક્તિ થઈ જાય, અહી થઈ ગયેલી મુક્તિ અનુભવ માં આવે. એમાં ટૂંકામાં કહીએ એટલે વ્યૂ પોઈન્ટ જલ્દી પહોંચવા વાર લાગે. અમે શું કહેવા માંગે? આ વ્યૂ પોઈન્ટ અનાધિકાર થી બેસી ગયો હતો, છૂટતા વાર લાગે. શું ના કહ્યું? વર્લ્ડ માં કોઈ માણસ જન્મ નથી જયારે મને હોવું છે. મહાવીર ભગવાન ને કૃષ્ણ ને સંદાસ દેવાની શક્તિ નથી. અને આ લોકો કહે આમ કરો તેમ કરો, તે પણ ભ્રાંતિ છે બધી. અને એવું કેવું જ પડે ને, ભ્રાંતિથી માટીથી હાબુથી બીજો મેલ કાઢીએ છીએ તો પણ હાબુ એનો મેલ મૂકતો જાય. બધું મેલું જ છે બધું જગત. શું સચિદાન છે? આ તો ચોખ્ખું છે, આ જુદી વસ્તુ છે. પેરું તમારે શું? બધા બહુ અહીં મોટા ના ભક્તો બધા આવેલા, બધા બહુ આવેલા. દરેક ના ભક્તો અહી આવે ને, છેવટે છેવટે તો જવું જ પડશે ને. મોટા ના હું આવવું પડશે ને, હજુ મોટા ફરી જરૂર લે છે, ફરી અહીં જ આવવું પડશે ને. શું બધાને? શંકરાચાર્ય ને અહીં આવવું પડશે જરૂર લેતો. શું કહ્યું? કારણ કે બધું એ જ્ઞાન નથી, એ બુદ્ધિ ની કસરત છે. શું છે? બુદ્ધિ ની કસરત. જ્ઞાન બુદ્ધિ એટલે લિમિટેશનમાં હોય, ઇનલિમિટમાં હોય. શું? અને જ્ઞાન અનલિમિટેડ હોય. જો સાચું સુખ હોય, કેવું તૃપ્તિ વાળું. અને આ તો સંતોષ થાય ઘણી વાર, પછી આતા તેના તે ચિંતા થાય, ક્રોધ માન માયેલો નબળી જાય નહીં. જ્ઞાન એનું નામ કહેવાય કે નબળી જવી જોઈએ બધી. શું કહ્યું? નબળી બધી જાય તો આ તો જ્ઞાન જ નહીં. આ તો એક ભૌમ્ય, આગળ આગળ ભૌમ્યો ચાલે, પાછળ આપણે ચાલીએ. ભૌમ્યો આગળ આગળ હોય, જો ભૌમ્યો આગળ ચાલે આપણે પાછળ ચાલે. એટલે એવું મનમાં કશું રાખવા જેવું નહીં. આ જ રસ્તો આપણો રિયલ પેલો રિલેટિવ. આપણે એ કોઈને બાધક નથી, રિલેટિવ બાધક નથી, રિલેટિવ વ્યવહાર છે. શું છે? હા, અહીંથી આ જ્ઞાન મળ્યા પછી આપડે પોતાના હગા ભાઈ ને કઈક થઈ તું મારે કઈ લેવા દેવા ને, હવે કશું લેવા દેવા ને ચાલે નઈ. લેવા નું કેવું પછી તું મારો ભાઈ થયું? પણ ડ્રામેટિક બધું હોય. કેવું હોય? ડ્રામેટિક. અને અત્યાર સુધી સત્ય માનેલું બધું. આ જ્ઞાન લીધા પછી બધું ડ્રામેટિક હોય, ધણીએ ડ્રામેટિક, સમજ પડે ને. બફાઈ જતું હતું, નહી તો આ તો વિજ્ઞાન કહેવાય. તટ પર આપનારું કેવું સુંદર, નિરંતર મુક્ત રખાતા, નિરંતર મુક્ત રાખે. એટલે ગુચવાળા મનમાં રહે ને, એટલે આમ તો દહી જોડે દૂધ મૂક્યું હોય ને તો આટલું થઈ જાય. પછી અને આ તો આજ્ઞામાં જ રહેવાનો હતો, આ બીજું અમારી ધર્મ કોઈ વસ્તુ જ નહીં. આ આજ્ઞા બધી આપીએ ને એટલું જ બહાર કર્યા કરો. ભગવાન છે, કોઈ બાપો કોઈ છે નહી. વિજ્ઞાન શું કે, કોઈ નથી. તું જ શું કે છે, શું કે છે, પણ જાઓ સમજે નહીં. બધા શબ્દો સમજે નહીં, કોઈ સમજે સમજે નહીં કે ભાઈ આ કોણ ચલાવે. ત્યાં જ્ઞાન છે શી દેખે શું, એટલે એ જ જોવાને બીજા લોકો શી જ જણાવે. ઈચ્છા એ કે આપણે પોતાનું સ્વરૂપ નું જાણીએ તો નહીં. ઈચ્છા એમાં ફરવાના સંસારમાં, તેના સારું જો જગ્યા મળી ગઈ તો પ્રાપ્તિ થઈ જાય, ના થાય. જ્ઞાની મળવા જોઈએ, જ્ઞાની લખો વર્ષે એકાદ નહીં હોતા. નિવેડો લઈ આવે એવા જ્ઞાની હોતા. શાસ્ત્ર જ્ઞાનીઓ બધા બહુ છે હિન્દુસ્તાનમાં. હા તો પાંચ આજ્ઞા પાડી પછી તો વાંધો નહીં, કોઈ બધું આવે લાઈ કમ્પ્લીટ. પેલું ગુરુ એ ગુંચાયેલું હોય ને બધું એ ઉપસી આવે પછી છતાં દાદા દાદા જતું રહે બધું થઈ ગયું બંધ કર્યું. કે તો પેલું મારે છૂટતું નથી ને, આ આ બેસી ગયું સર, પણ પેલું છૂટતું નહીં, શું કરું કે છે. તમે તો આપણે ઉપર ચડવું હોય અને છેલ્લા બે પગથિયા હોય તો આપણે બહુ ગમી ગયો હોય, આ ચડવું છે ઉપર તો પગથિયા છોડવા જ પડે ને, કે પગથિયા જોડે લઈને જવા છે, છોડવું જ પડે. તારે એમ શું થયું, વાત સમજણ પડે. તારે બે હાથે બનાવી કેવી રીતે, પેલા પગથિયામાં ઘણો ટાઈમ રહ્યો, પ્રેમ થઈ ગયો એટલે ના છૂટે, પણ જોડે તો લઈ જાય ને, નહીં તો ત્યાં ઉભો રે. બે પછી એક કરે તો ત્યાં ઉભો રે, નહીં તો ઉપર ચડે. ઉપર ચડી તો આ છોડવું પડશે, ત્યાં ઉભો રહ્યો તો ઉપર છોડવું પડશે. તને અનુકૂળ આવે તે કરે, અનુકૂળ તો આવે પેલા છોડશે. આપડે સમજ માં આવ્યું ને, એટલે ફરી એક વાર બે જાવ, ફરી આ ચોખ્ખું થાય. આપડે બેને ચોખ્ખું થઈ ગયું, હવે ફરી ગુંચવાડો નહીં ઉભો થાય ને. પાછલું વાંભળેલું ઉપસી આવે તો આપડે આ પાંચ આજ્ઞામાં રહેવું, એ ભલે ઉપસી આવે, શું કરવું. અને મોટા ને દર્શન કરવા માંગતો નથી, બીજું કશે કરવા માંગતો નથી, સમજ ને. એમને એમના થકી જ આપડે એમનો ઉપકાર કે એમના થકી આગળ ચાલ્યા. આપડે જો બધા પગથિયાનો ઉપકાર માનવો ના જોઈએ, ઉપર ચડવામાં પગથિયા ઉપકાર ના મળે, કારણ કે આ કરોડ અવતાર લાભ ના મળે એ જતો રહે. શું છે કરોડ અવતાર, એ સાધુ સંન્યાસી ને આ લાભ ના હોય. શું કહું, ચાલો. એમને બીજું એક ઉભું થયું હતું કે આ શુદ્ધાત્મા ના લક્ષણ શું છે, એ બધું કહીશું તમને પછી. આ આગળ એક વાર આ ચાલુ રાખો ને, શું થાય. આપડે પણ દાદા અકરે ને સામે બીજા કોઈ ને શોખ થઈને અકળાશ.